હા, એટલે માટે ગુરુ પાસે જો કદી આધીન રહ્યો હોય ને તો ક્ષણવાર માં બધું તૈયાર જાતે ગુરા, કારણ કે દારૂ ખાનું છે, બીજી બધી વસ્તુ દારૂ ખાનું નથી. એ ગુરુ પાસે એકલી જ વસ્તુ દારૂ ખાવ, બધું કર્યું હોય તો દારૂ ખાનું ભરે છે. બહુ જરૂરી છે, નવાણું વર્ષનું કરેલું ગુરુ દારૂ નથી. ગુરુ ઉદારતા જોઈએ, બધું શિષ્યનું બધું ચલાવી દેવાનું ઉદારતા હોય તે નથી. બધા સાસુ હોવાની કઈ પચપચ કર્યા બધા શિષ્ય જાળવી રાખનારા ભાઈ કોઈ હોય છે, પણ છેવટે દારૂ કોણ માનવું, છેવટે ભરી નાખવાના. જ્ઞાની પુરુષ એ ગાતી નથી, ગુરુ તો ગાતી છે, માતરી ગાતી. હા, એટલે પછી ગુરુ નામ જ વચ્ચે કઈ જતા દશા આવી બની કે શું કે છે, ગુરુ કરીશ ને કરું તો દોષ દેખાય નહીં એવું છે કે પાંચમી ગાતી છે કે બીજી ચાર ગાતી કઈ છે? જયરભી પૂછે છે. દેહની વાગરી કપે, દેહની ઘાત છે કે પછી વાળી નો ઘાત, વા ઘા મળે ને પછી મન ના ઘા, એમ કરતા કરતા છે એટલે આત્મા નો ઘા. પાંચમી આત્મી ઘાતી, શું કહે? આત્મઘાતી, આત્મઘાતી પાંચમી ઘાતી કહેવાય. શું જોરદાર કરતો નહીં, શું કહે? દારૂ ખાનું છે તો દબાણ વર્ષ હું કરેલું, એક છ મહિનામાં દૂધ પાણી અને પાછળ એ જતો રહું. એટલે કૃપાલ દેવ પછી શું કહ્યું? પછી ગાંડો થઈ જાય. શું થાય? એવું લખ્યું છે પુસ્તકમાં. બે ત્રણ ગાળા થઈ ગયા, પછી વિચારે નાતો થઈ ગયો. પછી જ્ઞાની પુરુષ ની અવહેલ ના સંતો ની અવહેલ ત્યારે બોર્ડ દોડ ડાપડ હોય ને તેના આધાર કઈ નવું બોલતા વિચારાઈ નાતો થઈ જાય. પછી ગાંડા થાય અને આવતા બહુ માં બોબડા થાય, મોઢડા થાય. માટે આ બે જગા હાથે જ્ઞાની પુરુષ તો પોતે થોડે હાલે. જ્ઞાની પુરુષ આપણું જ્ઞાન એવું છે, આ જ્ઞાની પુરુષ એવું છે આ ક્રમ કે પોતે દોષ થયો અત્યારે થોડે હાલે. એના ફાધર મને કહ્યું છે, મને કહે છે તમે મારા માટે બહુ ખરાબ વિચારો આવે છે. હું જાણું ખરો કોને કરો મારા માટે ખરાબ વિચાર આવે છે. એ મેં કહ્યું તમે વિચાર આવશે વાંધો નથી, પણ એ વિચાર જોયા કરજો. શું કરું? સમાપ્ત કરું છું કે એમના મને એમ થયું કે દાદાશ્રી જ જાણી ગયા. અરે ભાઈ આ તો બધું એમને ખબર પડે જાય, પણ કરવામાં ઘાતી છે, આત્મઘાતી છે, બધું અમને જાણીએ બધું, પણ બચે એટલો હાથો અમે બચાવવા માટે બધો રસ્તો કરીએ. એની કોઈ પરમાણુ કંઈક કંઈક કરીએ. પાંચમી ઘાતી તમે ન દેવું બધું બે ઘાત થઈ છે, ફરી મળશે. વચન ગા પડે છે, ફરી એનું કહ્યું કે થશે તમને પાછું આવી આવી છે એટલે નહીં સંતોષ થશે. પણ આત્મઘાતી નથી પાય ને. દ્રવ્યઘાત પૂછે છે, દ્રવ્યઘાત ખરું કે છે? દ્રવ્યઘાત, દ્રવ્યઘાત દ્રવ્ય એટલે પૈસા. પૈસા પૈસા જાય મનમાં બધું જાય, બધું મનોઘાત. મન મન ભાગી નાખ્યું હોય કોઈ લોકોને મન ભાગી નહીં જતું એ મન ઘાત કહેવાય. આ ટોળામાં અવિરાધના વાળો હોય ને તેને પેલા લોકો વધારે અવિરાધના વાળો મજબૂત કરે. પેલા આવું બોલે પેલો વધારે અવિરાધના એવી દચાવાની નહીં. તેનો લાભ તને ઘણો બહુ થયો ત્યાં ઘરનો, માટે ઘરનો ઉપકાર માનજે તાર. આ બધા ઠેકાણે લાવી દેવો તારું, સત્સંગ નો લાભ અપાવડાઈ. ઠેકાણે સારા માણસ કરતા હોય એમ તેમ તમે વધારે મજબૂત થતા જાવ. આવો નિયમ છે વૈષ્ણવ ધર્મ વાળા. વૈષ્ણવ ધર્મ તમારે છોડાવો હોય તો વૈષ્ણવ ધર્મ બહુ સારો છે. હેડ મંદિર માં હેડ મંદિર માં કંટ્રોલ આવે. આ જગત ના મન નો સ્વભાવ આવડું ફરી ખાડું એ મન નો સ્વભાવ. હા કંટાળો આવે કે રે ને એને એટલે મને એ લાભ બહુ સારો છે એ હું જાણું કરું. અને આ સારો લાભ આ કસ્ટડી એવું જાણું સારો ઉપકાર જ માનવાનો. પણ ઉપકારનો એનો બદલો ચીજ લાગવાનો કે એમને ફરી ફરી વીસ એપ કરવાના એ પડે પડતા ચડે પડે પડતા ચડે એમ ગીરી જોડે તો તારો તાલ કોઈ આવે નહીં જ્ઞાની પુરુષ ને કઈ શોધવાનું રહી કે બીજા માર્ગ આપે પડતા ને બચાવે. અમે બહુ જને પડતા ને બચાવી બચાવી કરીએ સ્વાગત જ જાહેર જાહેર કરીએ. આમ દેખે તો તમને એમ દેખાય કે ના દાદા એ છોડી દઉં પણ અમે પકડી રાખ્યો છે. આમ મેં કહ્યું છે કે આ બહુ ઊંચી જગ્યા પર તમને ચડી દઉં છું. ત્યાંથી ગભડ્યા કે હરકાણ ટુકડો ચીજો છૂટો નહીં જડશે નહીં માટે આવતો નહીં ઉપર મારી જોડે. અને આવવું હોય એ ચિંતા જ જોઈ ગયું. મોક્ષ સરળ છે, એક જ અવતારી વિજ્ઞાન છે. આ પણ ઉપર ચડશે રહી જો આડું વાંસું કરવું હોય તો એવું ના જ કહી દઉં છું બધાને કે અમારી જોડે આવશે રહી બહુ ઊંચો રસ્તો છે. ઉપરથી પડ્યા પછી આડતું નહીં જડે. છતાં અમે ઉપર ગયા પછી અહીં આવેલા ઓકે કે આ આજુ બાજુ હળું કરશે આમ કરશે એના પછી હવે બંધન એને રાખીને બધું પડે નહીં એવું જેમ સરકાર રેડિંગો કરે ને એવું સાધન રાખ્યું. એટલા નહીં પડવા દીધું એક જ જણ પડી ગયો મરી ગયો ખરો. સાસરા વાળો સાસરા વાળો તો સાસરી એ તો આપડો મહાત્મા નહીં થયેલો એ તો સસરે ચડ્યો. એના જો દાદા અમારું પંદર આવે છે એમના સસરા ને ત્યાં આવશે ને બહુ મોટા શ્રીમંત માં ચાર બધા લોકો એટલે પેલા એને 12,000 2,000 મળ્યા કરે. અંબાલાલ મુરજી ને ગાળો ભવિ હો ભય ના ફાવતું સમજ્યા વગર એટલા માટે આપણે ગુપ્ત રાખવું પડ્યું. ગુપ્ત રાખીશું જો આગળ પડી છે ને ઇન્દ્રબેન ચાલુ રાખે ધર્મ થી દૂર કરાવડાવે. શું કહ્યું જાણીએ કે આટલો આટલા માણસ એટલું હોય છે. જર ગિરીશ કેટલું બધું હોય છે ને જાગૃતિ મંદ પડી કે થઈ જાય, જાગૃતિ મંદ પડી ધક્કો ખાય. અને એક પ્રોલોક છો એ વિષય એક એવી વસ્તુ ખરાબ છે કે એક પ્રોલોક છો એટલે એની પર ઘાડ આવરણ આવી જાય. જાગૃતિ રાખવી હોય તો રે, જ્યાં સુધી એટલું ઘર પડ્યા નથી ત્યાં સુધી જાગૃત રહે. આવરણ આવે પણ જાગૃત કરતા આવી જાય. પણ એક જ છો લખ્યો કે જબરજસ્ત ગાઢું આવરણ, સૂર્યચંદ્ર દેખાય છે. તમે સમજાય કે એક જ વખત લપસ્યા બહુ નુકસાન. એ શક્તિ ને હાથરનારી જે શક્તિ છે ને એ શક્તિ પર આવરણ આવી જાય, શક્તિ કામ ને બધી બુદ્ધિ થઈ જાય, જાગૃતિ મન થઈ જાય. અને શક્તિ બુદ્ધિ થઈ ગઈ પછી થાય નહીં, પાછો ફરી માર થાય. પછી એને મન ને બધું સતત રચ્યો નહીં, અવરું સમજાવે કશો વાંધો નથી, આપણને કહેવાય આટલું બધું છે નથી, બધા સમજાવનાર નહીં હોય. પછી વકીલ જજમેન્ટ પાસે ચાલુ થઈ જાય, એવું થવું તેના કરતા પણ સારું, અને નહી તો એવું થવું. સમજાય છે ને એ શક્તિ ને સ્લીપ થઈ નહી થવાની જે શક્તિ હતી તે ઘસાય. શું થાય? ઘસાય એટલે લપટી પડતી જાય એ શક્તિ. શું થાય? એક અસંયમ પરિણામ એનું ગુણક રીતે આખું ડાઉન માં જતું રહે, ગુણક રીતે વયો જાય. કેવી રીતે? ગુણક રીતે અસંયમ પછી વધ્યા કરે. હા એટલે વધ્યા કરે એટલે પછી લપટું પડતું જાય. તો ફરી લપટું પડ્યું એટલે પછી આમ તો લપટું પડ્યું છે, ફરી લપટું પડ્યું રહી ગયું. પછી લપટું પડે ત્યારે વાંધો નહીં, પછી મન બુદ્ધિ બધા શીખામણ આપનારા જજ બધા બધા સાક્ષી પુનારા આવી ગયા. એટલે કોઈ સાક્ષી વાળા નતા કઈથી આવ્યા? કે અમને પહેલેથી કહ્યા છે ને તમે સાક્ષીમાં આવજો, એમાં આવ્યા સાક્ષી બોલવા તો કોણ વાંધો નથી. આટલી બધી જાગૃતિ આવે તમારે શું લોસ છે? કોઈ ઘરે એવા આવતા નથી સાક્ષી વાળા. એનું આમ ગ્રાફ આવો જાય પછી જાગૃતિ મનનો પણ દેખાય, અને પછી એમને ખબર પડી કે આ ડાઉન થવા માંડ્યું એટલે તરત જ આમ એકદમ પાછું જોમ આવી જાય કે આ ભૂલ થાય છે ક્યાંક, અને પછી પાછી શોધખોળ થઈને પાછું ઉપર આવી જવાય. પણ આમ ડાઉનમાં આવે છે. હા પણ એ ડાઉનમાં આવે તો હજી જ્યાં સુધી આપણને એટલું થોડો ભૂલ ના થાય ત્યાં સુધી ચાલી જાય. ભૂલ થઈ એટલે લપતું શું જય સંસારી પણામાં વધારે ભૂલો ખાય તેનો વાંધો નહીં. કારણ કે લપટું જ પડી ગયું પછી નામ જ લપટું. પણ આ તો ટાઈટ રાખ્યું છે તો ટાઈટ રાખવાનું. એ શક્તિ ઉદમાન થાય તો બહુ કામ કરી નાખે. સંયમ જવાથી સંયમ ભાવ માં હોય તો લખતું ના પડે. સંયમ ભાવ એટલે શું? ઊંચું વધઘટ થયા કરે એનો વાત. એ સંયમ તૂટ્યો તો પછી એક ફળો તૂટ્યા નહીં. કારણ કે એક ફળો તૂટે ક્યારે? પાછળનો અનુસંધાન હોય તો તૂટે. પાછળ અનુસંધાન હોય વ્યવસ્થિત ના, અને પછી એને ખેદાન ખેદાન કરી નાખે. નિકાલ કરવાનો છે આપણે સંસારી તરીકે શુદ્ધાત્મા છે. શું એ વાત જુદી? સંભાવ નિકાલ કરે એ વાત જુદી છે. પણ જરા રથ પાવું હોય, બ્રહ્મચર્ય રથ, એ તો એવી વસ્તુ છે કે હંમેશા દેહ ઉપર રાગ જ ઉત્પન્ન ના થવો જોઈએ. વાણી ઉપર રાગ ના ઉત્પન્ન થવો જોઈએ, એના ગમે તે ગુણ ઉપર રાગ ઉત્પન્ન ના થવો જોઈએ. એટલે બધું વિવરણ હોવું જોઈએ વિજ્ઞાન. શરીર તો આખું ભિન્ન ભિન્ન થયેલું દેખાય આમ જોતાની હાથે. ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, બીજા વિઝને અંદર અંદર આસેડે બાતેડે દેખાય. એવું બધું બધી વાણી એ બધું આમ ફ્રેક્ચર થયેલું દેખાય. આપણે તો આ એક અવતારી છે એટલે આ કહેવાય કે આ તમે સંભાવ નિકાલ કરજો. કીધું હોય મગજદાર આવો નિકાલ થાય છે. કીધું હોય તો મગજદાર આવો નિકાલ ના થાય. આ તો નિકાલ કરવું એ તમારું આજ્ઞામાં રહેવાનું. આજ્ઞા એ ધર્મ ના હતા. શું આજ્ઞા એ ધર્મ? અને એ આજ્ઞા એટલે ધર્મ ધ્યાન કહેવાય, ધર્મ ધ્યાન એટલે અવતાર કહેવાય. શું એક અવતાર રહે, બે અવતાર, ત્રણ અવતાર રહ્યા, પણ ધર્મ ધ્યાન રહે. એક અવતારી હોય દાદા ત્યારે તો એને તદ્દન એ વિતરાગ જ થઈ જાય તો જ થઈ શકે. એક અવતારી હોય તો જ્ઞાન લીધા પછી પરિણામ પામવું છે. પરિણામ પામવું છે આ જ્ઞાન માં જેમ જેમ આવતો જાય ને એમ પરિણામ પામતું જાય. આ તો એના માટે વાત છે. આ બધું આપણા મહાત્મા એની ભાવના સારી છે. આ બાબત માં પણ ભાવના ભાવી એટલે કઈ આ ચેતવણી આપતી એને તારે જરૂર છે ચેતવણી ચાલે એવી છે એમ. એટલે ચેતવણી મેં આપી કે આ ઢાળ પર ચડવું હોય તો આ રસ્તો છે, નહીં તો આ ઢાળ છે જ ભાઈ. શું કહે? અને ચડવું હોય તો પામે કાઢી નાખે લોકોને. કારણ કે બ્રહ્મચર્ય રથ સિવાય કદાચ કશું કશું બને એવું નથી. જગત નું કલ્યાણ થવાનું બ્રહ્મચર્ય રથ સિવાય કશું બને. પોતાનું કલ્યાણ કરવું, પોતાનું કલ્યાણ. બ્રહ્મચર્ય તો મોટા મોટું બળ. બધું પોતાનું તો કલ્યાણ થવાનું છે. હવે એની ભાવના કઈ આવી છે? જગત કલ્યાણ ના વિચાર આવે તને કદાડે? હુકમ દાડાવો છો બહુ. હવે એ શરૂ થાય છે અત્યાર સુધી દાદા, અત્યાર સુધી એવું રહેતું કે કે ને કે આમ ભાવના કેમ હજુ એવી નથી ઉદય, ભાવના કેમ નથી થતી, એટલે કેમ કરીને કલ્યાણની ભાવનાઓ આમ ઊભી નથી થતી સારી રીતે. હવે દાદા દેખાય કે આ કલ્યાણની ભાવના જો આ જ્ઞાન છે, આ શુદ્ધાત્મા આવો છે, એની સામે હવે કલ્યાણની ભાવના થાય છે કે નહીં યથાર્થ રીતે આત્મજ્ઞાન એટલે કે કલ્યાણ આવું હોવું ઘટે એને, અને એ અદ્ભુત એ નિરંતરની અનુમોદના સિવાય રહી શકાતું પણ નથી, એ તો દોષમાં પડે ને એના જેવું આખું લાગ્યા કરે. એ અજ્ઞાની હોય તો વાંધો નથી, પણ વાણી નો દુરુપયોગ ના કરતો હોય તેનું વચન પર ચાલુ થાય. શેનું વચન બસ રે ભાઈ, કેક નાખે ભાઈ ગરુજી તારા સીધે બેસ. હા છોકરા ને તો ચાલુ કરે પછી રહી છે. જ્ઞાની પુરુષ નું વચન બળ હોય, મનોબળ હોય, વચન બળ હોય, એ બંને બળ હોય. કાય બળ ને ભગવાન ને પાછો બળ, પાછી બળ કહ્યું. શું કહ્યું? પાછી કાય બળ, કાય બળ હોય જ નહીં બનતા સુધી જ્ઞાની. કાય બળ હોતું નથી કારણ કે પાર્થિવ બળ કહેલું. શું કહેલું છે? કારણ કે તપસ્વી હોય ને એટલે અમે કાય બળ ના. આ બે બળ મોટા મોટા નિમા બહુ, અને કાય બળ તો પાર્થિવ બળ કહ્યું. શું કહ્યું? પાર્થિવ બળ પાછળતા જ ઉત્પન્ન થાય. શું? ગોથા માર્યો, આનું ગોથો માર્યો, અને ગોથો માર્યો મારે ના મારે. લોકો કે ખરા સેન્ડો છે મો તારે કઈ વચન બળ થાય છે? કશું ગબી પડે છે એમાં, નિયમથી પડે ગબી માં લખો છો ને કે બે ત્રણ પડે દહે દહે મને કઈ ધર્મ માં ખબર પડતી નથી એટલે મારે કઈ પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી. મૃત્યુ કેવાય છે? સવાર માં ઉઠ્યા એટલે પાછું જન્મ્યા, આ બધું મૃત્યુ એ બધી નિંદ્રા છે. ઉતરતું નીતિ કક્ષા બચાવી જશે. પહેલો ડેવલપમેન્ટ ખોઈ નાખશે. તમે કીધું કે આ જીવતા મરી જાય. અધર્મ વસ્તુ બહુ જુદી છે. અધર્મ નું જ્ઞાન નથી ને, ધર્મ નું જ્ઞાન નથી. આ તો પોતાની સમજણે લોકો અધર્મ માને, આટલો આટલા ભાગના અધર્મ માને છે, પણ બધું બહુ ભાગ ધર્મ એટલે સારું કરવું લોકોની જોડે, સારો પરોપકાર એવા બધા કરવા એમનામાં ધર્મ, અને અપકાર કરવા નુકસાન કરવું એમનામાં ધર્મ. કે પરોપકાર એના અપકાર નહીં, એની પાસે પોતાનું સેલ્ફ રિયલાઇઝનું સાયન્સ. એટલે પછી અમે બીજું આ જગત બધું કશું કરવા પણ રહેતું નથી, મરેલા જીવવાનું, મર્યા પછી જીવવાનું. આકાશમાં આમ જાય તો ધીમે ધીમે સમજાય, બધું જ મળી ગયું, કશું બાકી લેવાનું ના મળ્યું કહેવાય. તૃપ્તિ, તૃપ્તિ થાય, સંતોષ તો તમને નફો આવે ત્યારે સંતોષ થાય, પણ પાછું ખોટ જાય ત્યારે અસંતોષ થાય. પણ આ તો તૃપ્તિ થાય એટલે કાયમ નહી. એટલે પ્રવીણભાઈ આજનો દિવસ ધનિકભાઈ ભાગનો દિવસ છે, તમારો બહુ ઊંચો દિવસ છે. તમને હજુ કઈ લાગે તો થોડો ઘણો ઊંચો દિવસ એવો હજુ ઉલ્લાસ થાય બરાબર છે. વિરોધાભાસ શબ્દ બોલે પાછું બધું તૂટી જાય બધું. ના એવો હોય નથી, એ તો બરાબર પાસે ચડી ગયું. હું એટલાથી રોકાણો ને એમાં બધી વાતો સમજાવી. રોજ બેસી રહેવાનો યોગ જામવો મુશ્કેલ છે ને. આટલું પછી ઘણો વિચાર, એક દાદા ની પાસે મારે પડી રહ્યો, પણ ખીર પડી રહેશે એ પડી રહેતા હોય તો પેલી કસ્ત્રી બોલાવે. ખાણ ખાણ બિલકુલ થઈ રહી છે, ભાઈ ના આપે, મોટા ભાઈ ના આપે, નાનો ભાઈ ના આપે, ઘરવાળા ના આપે, ના આપે ને કોઈ ખરો ઘરવાળા ના આપે, એ નથી બનતું. ઉપાશ્રમમાં સહાર મળતો નથી, ઉપાશ્રમમાં આખો કકડાટ ચાલ્યા. તમે જોયેલું ઉપાશ્રમ કકડાટ કોઈ જગ્યાએ? એમ એ મોઘો માલ છે ને, બેસી ગયા આપડે ત્યાં. આપડે તો સસ્તો માલ ના ઘરે આપી, એ તો બહુ મોઘો માલ. આપડે ત્યાં ઉપાશ્રમ તો હોય જ નહીં માલ, મોઘો માલ કહેવાય. ઉપાશ્રમ તો એ બહુ સસ્તો કયો હોય, એ શાંતિ આનંદ એ જ સસ્તો હોય. અને આ કકડાટ બકડાટ બહુ મોઘો હોય, મોઘો લઈને વહાયો ને એમને. ત્યાં તો વધારે છે દાદા. હે 29/9/1977 કે ઉત્સાહ રહે છે એવો કાયમ અમને પણ રહે, એના માટે શું કરવાનું? એવું જ ને, ચા પીવે, આનંદ કાળ નો એકદમ પ્રેક્ટિસ ના એકદમ પ્રેક્ટિસ ના મળા પર તો સરસ લાગે છે. પછી આવે છે કેટલું, પછી એકદમ તો ના જ આવે ને. લાખ મેલી મુસાફરી હોય ત્યાં પ્લેન જાય તો પ્લેન ને ટાઈમ તો લાગે ને, પ્લેન ને ટાઈમ લાગે ને, પ્લેન ગમે તું સીધી જતું રહે. પણ દાદા આપને કાયમ સ્ફૂર્તિ, આપને કાયમ સ્ફૂર્તિ ને કાયમ ઉલ્લાસ રહે છે, એનું શું રહસ્ય છે? સ્પષ્ટ વિચાર ને, આપણે સ્પષ્ટ થઈ ગયું તમારા સ્પષ્ટ રહે. તમને અસ્પષ્ટ એટલે પછી એવું થાય ને ઘડીમાં થાય આ લાગ મારો ઘડીમાં પાસે એવું ભાઈ જાય પણ આપડે માર્ગ બહુ ઊંચો માર્ગ છે આ પદ પામવું એટલે જેવું તેવું નથી પછી હવે એકદમ છે તે ભાગતું છે બિલાડ એક અવતાર તો જોઈ છે એના માટે નહીં છે એ પછી જેવું થાય એવું હે આપણે જોયા કરું કે નવદીપભાઈ નથી દશા એ આપણે જોયા કરું કલ્યાણ થઈ ગયું તમારું કે નાના એમ તો કારખાનો જ ચાલ્યા આપડા આપડા બે મહાત્મા હતા ને ત્યાં તે લોકો તું ના બને એ કેવાય નહીં શું કે છે એવું સમજો કે જગત માં શું ના બને બુદ્ધિથી માફ કરવા જેવું આ જગત એટલા ટાઈમ કે આ મુખ્ય આવું તો બનતું છે આપણી આપણી બુદ્ધિ માં બેસીને ના ના અંતરાય પડ્યો બન્યું છે આ બન્યું છે અમારી બુદ્ધિ માં બેહે નહીં આ વાત બીજી વાત છે દાદા રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન જે સદગુરુ ઉપદેશ થી ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન કૃપા દેવ શું કહેવા માંગે છે કે એ તો એક દાખલો છે એક ગુરુ મહારાજ ને શિષ્ય બે હતા આનો એક દાખલો છે ટાઈમ બધો જાય ને આપણો એ દાખલો આખો કેવો પડે કે ગુરુ મહારાજ ને શિષ્ય બે હતા એ ગુરુ મહારાજ ને ઉંમર ગઈડી વ્રત થયેલા એટલે ચરાતું નતું ચરાતું એ તો પેલા શિષ્ય છે તે બીજું કામ જવાનું વિહાર કરી જવાનું શિષ્ય અહીં બેહાડ્યા પછી અંધારું થવા આવ્યું ને એટલે કઈક ખાડા બાડા પડે ને તો પેલા ગુરુ મહારાજ ને આખો લાગે એટલે ગુરુ મહારાજ ને રીસ માથા બે મારે ચાલતો નથી એટલે પેલો ક્ષમા એની ઉપરથી ક્ષમા માગે ગુરુ મહારાજ કે હો હો મેં એવા શા દોષ કર્યા છે કે તમને આસકો લાગે છે ગુરુ મહારાજ એને ચાપલી મારે એનો શું ગુરુ મહારાજ આ તો ગુરુ ગુરુ મહારાજ મારા ઘરે શું કઈ ખરા એ બધું કરે એ પેલા ની કસોટી કરવા માટે કરતા હશે એનો કસોટી બરકત વગર ના ગુરુ મહારાજ હા જય કસોટી બસોટી છે ને પણ પેલે થતું લીધું બધું પેલા સીધું લીધું થતું લીધું કે હો સીધી ભોયમાં હોત આ મારા વાંકા તાર વાંકી જમીન આવી ને અને ગુરુબાદ ને કેટલો બધો વાગ્યો હોય છે તાર બિચારા બધું અકાય એ છે જતા પાંચ મિનિટ થતા થતા કેટલો માર ખાતો મારે આમ મારે છે મારે સારા નારા એક ગદ્દા હા હારાકાર ની વાત છે આની બીજા આરામ ચોતારાની વાત છે આ એટલે બહુ સહન કર્યું ને તે કેવું જ્ઞાન થઈ ગયું જ્ઞાન થયું એટલે પછી દેખાવા મળ્યું ખાડા બાડા બધું અંધારામાં દેખાવા પડ્યું એટલે પેલો ગુરુ મહારાજ કે છે હા અભી લગાયા તુમકુ અબ કેસા સીધા ચલતા હે આપણો કેવ જ્ઞાન ના આધારે સીધા ચાલે છે એટલે અહીંયા આગળ કહ્યું કે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન આ પોતે ભગવાન થયો છે તેવા તું વિનય છોડતો નથી નહીં તો ગુરુ ના પોટલા ફેંકી દે ગુરુ છદમસ્ત રહ્યા પણ વિનય કરે ભગવાન શિષ્ય કેવું જ્ઞાન પામી ગયો છતાં વિનય છોડતો કેવડી વિનય કરે પછી છદમસ્ત હે કેવડી પછી છદ્મસ તો વિનય કરે સર્વજ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન થયા પછી છદ્મસ તો ગુરુ નો વિનય કરે કે છે. ક્રમિક માર્ગ માં એવો વાંધો છે કે કેવળ જ્ઞાની પછી વિનય કોઈને કરવાનો હોય છે? ગુરુ રહ્યા ધર્મસ્થ પણ વિનય કરે એવો માર્ગ વિનય કરવાનો બાકી ઉતરી વિતરાગ મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ શું ભાઈ શું કે છે સરભાઈ ને એ કે છે કે બધા લોકો ને આમાં વાંધો પડે છે કે આ ગાથા ખોટી લખાઈ છે. વાંધા પાડનારા વાંધા વચકા વાળા વાંધો ઉપાડે છે. અંબાલાલભાઈ લખ્યું તો અંબાલાલભાઈ ને એટલે એને જે સૌભાગ ભાઈ ને લખ્યું અને વિનય થોડે કેવું જ્ઞાન જતું રહે એ પોટલી નીચે ઉતારી પોટલી ઉતારી નાખે તો વિનય ના કહેવાય કેવળ જ્ઞાન જતું રહે. દાખલો કેટલો બધો સરસ છે. પેલો માર માર જ કરતો હતો કેટલું સહન કરે આટલા કયા જઈને સહન કરે કરે ખરા સર ના કરે નહીં બેહાડવાનું માર ખાવ સહન કોણ કરે જેને કેવું જ્ઞાન થતું હોય સહન કરે. હા તેનો દાખલો પાછા લોક કઈ લઈ ગયા તે જાણો છે એનો દાખલો આવી રીતે લઈ ગયા. પછી લઘુરાજ સ્વામી ના જે શિષ્યો હતા ને તેના દુરુપયોગ કર્યો કે કૃપાળુ દેવ તદમસ્ત રહ્યા અને લઘુરાજ સ્વામી કેવું નામ કૃપાય પણ આ વિનય કરે છે કૃપાળુ દેવ હા તદ્દન ખોટો દે છે. સંકેત સંકેત થયું હતું સરળ માણસ હતા સંકેત થયું હતું અને બહુ સરળ સ્વભાવ તો પણ આને શિષ્ય આવું બધું ઉડાડે એને શું થાય વગર સમજે વગર અને કૃપાળુ દેવ સદમત કે અમને આ વિનય કરે ભગવાન એટલે શિષ્યને આવું દુરુપયોગ કર્યો ખોટું કહેવાય ના કરવું જોઈએ એમાં બહુ દોષો દેખાય આવા બધા આમાં હાથ ના ગાલવો જો લોકોને સાંભળવું નહીં સાંભળતા જ નથી બસો ને 80 દાડા થાય તો બહાર ના નીકળે કંટ્રોલ નું ભાડું 70-80 દાડા સુધી બસો તેના બદલે 83-85 દાડા કરે કેટલા બધા ઓવર વાઈ બેલેન્સ પડે જ ને કેટલા દિવસ ની ભાડા ની રૂમે કેટલા દિવસ ની ભાડા ની બીજો ચોથા વાળા બે એવા હોય છે કે કે જ્ઞાન થતા વાર ના લાગે છે, પછી સહેજ સહેજ ક્ષમતા પૂર્વક સહન કરી લીધું. સ્પષ્ટ વેદન બીજું છું ભવિષ્ય ના વિચારો બંધ થઈ જાય. આ વ્યવસ્થિત રીતે કેટલી બધી ઉપાડી નહીં, ચિંતા બિંતા નહીં, ભવિષ્યમાં શું થશે એવા વિચાર આવે લોકો બહુ વિચારો આવે યોજના કરી જાત જાતના ભો કેટલા આનંદ થી શાંતિ લિફ્ટ માર્ગ છે ને, લિફ્ટ માર્ગ છે આ. જ્ઞાનીઓ રહું બાર કંટાળા પેલા લોકો તો ભાગ્યા શું હોય છે બિચારા, આખો દાડો હાથ ધ્યાન દઉં ધ્યાન તો બધા જ્ઞાનીઓ ના થાય. જ્ઞાની ને ત્યાં ત્યાં જ્ઞાની ને હાથ ધ્યાન દઉં ધ્યાન ના થાય, આંખ લાલ થઈ જાય શું, પણ આ તો ધ્યાન થયું ધ્યાન ના થાય તો કેટલું જ્ઞાની નું પદ ખરું. નહીં તો જ્ઞાની કહેવાય છે ને આ તો ધ્યાન થયું ધ્યાન, અને આપણે બધાને આ તો ધ્યાન થયું ધ્યાન થતા નથી. એક મનમાં માને માને તેની સમજણ ભેદ છે, ડિસ્ચાર્જ થયું છે શું છે, હા ચાર્જ છે થતું જ નથી ત્યાં આગળ કેવું ઓલરાઈટ છે. આ બધું સાયન્સ છે, આપડે કોકને કહીએ તમારા અક્કલ નથી તો આપણું અહીંયા અક્કલ આપણી જતી રહી, કોકની અક્કલ કહી કે તારામાં નથી તો આપણી અક્કલ જતી રહી, એવા સાયન્સ છે. સર કશું કહેવું પડે છે કહેવા દેવાનું નહીં, તમને કોઈ કશું કહેતો નથી. 29/9/1977 દાદા દર્શન એટલે ખરી જાગૃતિ આને કહેવામાં આવે છે, અને આ સંપૂર્ણ જાગૃતિ એમ નામ કેવું જ્ઞાન, અને આ ઉચ્ચ જાગૃતિ સંકેત શરૂઆત થાય જાગૃતિ વખતે વર્ણન કર્યું. અને સંકેત પણ મુશ્કેલી છે, સંકેત ની સ્થિતિ એ પહોંચવું એ પણ ત્યાં મુશ્કેલી છે. આપણે સંકેત ની ઘણી ઊંચે નહીં ઘણું ઊંચે આપણે અક્રમ છે ને ત્યાં અક્રમ એટલે પીડી, એટલે આપણે સંકેત ની સ્થિતિ થી ઉપર છીએ ઘણું ઉપર. કૃષ્ણ ભગવાન સ્થિતિ હતી ને એ સ્થિતિ સાહેબ સંકેત સંકેત ઉત્તમ સંકેત ઉત્તમ હજુ આપણા કોઈ આયા નથી, હજુ કઈ આચાર્ય આ કામ થાય એવું નથી, આ કોઈ અક્રમથી થાય છે. ખુદાને ભાઈ એકતા લેખી સાથે બધાને જાગૃતિ આવે ને આવું થાય બધા જાગૃતિ વધશે પણ આ જાગૃતિની જાગૃતિ તેની જાગૃતિ એવું અને વિશેષતા વધશે એક કાર્ય થયું તે